શ્રી જગદંબિકાય નમઃ. શ્રીમદ દેવી ભાગવત આઠમો સ્કંદ અધ્યાય પહેલો બીજો. સૃષ્ટિના આરંભમાં સ્વયંભૂ મનુ દ્વારા દેવીની સ્તુતિ તથા વારાહ અવતારની સંક્ષિપ્ત કથા. જન્મેજયે કહ્યું, બ્રહ્મર્ષિ, આપે સૂર્યવંશ અને ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓની અમૃતમયી કથા કહી અને મેં સાંભળી. હવે હું ભગવતી જગદંબાની સવિસ્તાર કથા સાંભળવા ઈચ્છું છું. બધા જ મન્વંતરોમાં જ્યાં જ્યાં જે જે સ્થાનોમાં જે જે કર્મથી તથા જે બીજ મંત્ર દ્વારા શીઘ્ર ફળ આપનારી દેવીની પૂજા થાય છે તે બધા પ્રસંગો મને સંભળાવો, જેથી મારું કલ્યાણ થાય. સાથે સાથે દેવીના વિરાટ સ્વરૂપનું વર્ણન કરવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, રાજન સાંભળો, હવે હું ભગવતી જગદંબાની શ્રેષ્ઠ પૂજાનો પ્રસંગ કહું છું, જે કરવાથી અથવા સાંભળવાથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે. પ્રાચીન કાળની વાત છે. આજ વિષયમાં નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું હતું. તે સમયે યોગ માર્ગના પ્રવર્તક ભગવાન નારાયણે જે ઉત્તર આપ્યો હતો તે કહું છું. એક સમયની વાત છે. બ્રહ્માપુત્ર નારદજી પૃથ્વી પર ફરતા ફરતા ભગવાન નારાયણના આશ્રમ પર ગયા. તેમણે યોગાચાર્ય નારાયણને પૂછ્યું. નારદજીએ કહ્યું, દેવેશ્વર, આપ પુરાણ પુરુષોત્તમ બધા દેવતાઓના નિયામક, જગતને ધારણ કરવાવાળા સર્વજ્ઞ તથા સર્વગુણ સંપન્ન છો. ભગવાન, આ જગતનું જે આદિ તત્વ છે તે જાણવાની મારી ઈચ્છા છે. કૃપા કરી જણાવો, આ જગત શેમાંથી ઉત્પન્ન થયું છે, તેની રક્ષા કોણ કરે છે, તેનો સંહાર કોણ કરે છે, પ્રાણીઓને કોની સત્તાથી કર્મોના ફળની પ્રાપ્તિ થાય છે, ક્યાં જ્ઞાનના પ્રભાવથી આ મોહરૂપી માયાનો નાશ થાય છે, તથા સાધકના હૃદયમાં ક્યાં જપ ધ્યાન અથવા આરાધના પૂજનથી સૂર્યોદયની જેમ પ્રકાશ ફેલાય છે. પ્રભુ, આપ આ બધા પ્રશ્નોના યથાર્થ ઉત્તર આપવાની કૃપા કરો, જે જાણીને મનુષ્ય આ અત્યંત અંધકારમય જગતને સરળતાથી પાર કરી શકે. વ્યાસજી કહે છે, રાજન, ભગવાન નારાયણ યોગેશ્વર મુનિઓના શિરોમણી અને સનાતન પુરુષ છે. દેવર્ષિ નારદજીના પ્રશ્નોનો ઉત્તર આપતા તેમણે કહ્યું. ભગવાન નારાયણ બોલ્યા, દેવર્ષિ નારદ, તમે હવે જગતના શ્રેષ્ઠ તત્વને સાંભળો. જગતમાં એકમાત્ર તત્વ ભગવતી જગદંબા છે. એ વાત મેં પહેલા જ કહી છે. દેવતા, ઋષિ, ગંધર્વ તથા અનેક મહાત્માઓના પણ આજ અભિપ્રાય છે. તે જ જગતની રચના, પાલન અને સંહાર કરે છે. કારણ કે તેઓ ત્રિગુણાત્મિકા હોવાથી સંપૂર્ણ કાર્યનો ભાર તેમના પર નિર્ભર છે. હવે હું દેવીના રૂપનું વર્ણન કરું છું, જેની સિદ્ધ પુરુષો પણ આરાધના કરે છે અને તથા જે તેમની ભક્તિ કરનારના સંપૂર્ણ વિઘ્નોનો નાશ કરીને કામનાઓની પૂર્તિ કરે છે તથા મોક્ષ આપે છે. બ્રહ્માજીના પુત્ર સ્વયંભૂ વગેરે મનુ કહેવાય છે. આ મનુ મહારાજના પત્નીનું નામ સતરૂપા હતું. આ મનુ મહારાજને બધા જ મનવંતરોના સંચાલક માનવામાં આવે છે. એકવાર તે સ્વયંભૂ મનુ તેમના પિતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને કહ્યું, બેટા, તમારે ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરવી જોઈએ. તાત, તેમની કૃપાથી તમારું આ પ્રજા સૃષ્ટિનું કાર્ય સારી રીતે ચાલી શકશે. સ્વયંભૂ મનુને બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તેઓ તપસ્યા દ્વારા જગતની રચિયતા દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જે દેવી દેવતાઓની અધિષ્ઠાત્રી, આધ્યા, માયા, સર્વશક્તિમય અને સર્વ કારણોની કારણ છે. સ્વયંભૂ મનુએ ખૂબ જ ભક્તિપૂર્વક તે દેવીની સ્તુતિ કરી. મનુજી બોલ્યા, જગતના કારણના પણ કારણ હે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા તથા શ્રી હરિના હૃદયમાં બિરાજતા भगवती देवेश्वरी, आपने वारंवार नमस्कार हो, हे जगतनी माता, हे ब्रह्म रूपिणी, हे त्रण वेदो रूप प्रमाण ने जाणनारा, हे सर्व देवो वडे स्तवायला, हे मंगल मूर्ति, हे महेश्वरी, हे मोटा ऐश्वर्य वाला, हे महामाया, हे मोटा उदर वाला, हे महादेव प्रिया, हे वासा, हे महादेव नु प्रिय करनारा, हे गोपेन्द्र प्रिया, हे जयेष्ठा, हे महानंदा, हे महोत्सवा तथा हे महामारी ना भय नो नाश करनारा, तमने नमस्कार हो। नारायणी आप सर्व मंगलदायिनी मंगलमयी छो, हे कल्याणदायिनी शिवा, बधा पुरुषार्थ ने सिद्ध करनारा, शरणागत वत्सला त्रण नेत्रों वाला तथा गौरी आपने नमस्कार हो। जेनाथी आ जगत उत्पन्न थयुं छे, जे समस्त भूमंडल में व्याप्त छे, चैतन्य एक आदि अंत रहित ने प्रकाश पुंज छे, जेना इशारा थी ब्रह्मा संपूर्ण विश्व की उत्पत्ति विष्णु पालन तथा रुद्र संहार करे छे। मधु केटबना भय थी अत्यंत गभरायेला ब्रह्माए जेमनी स्तुति करीने भयंकर दानव रूपी संसार समुद्र थी पोतानो उद्धार कर्यो, तो भगवती जगदम्बा ने नमस्कार हो। देवी तमे ज कीर्ति स्मृति कांति कमला गिरिजा सती दाक्षायणी वेद गर्भा बुद्धिरात्री अने अभया नाम थी प्रसिद्ध छो। हे माता, हूँ तुम्हारी स्तुति पूजा नमस्कार जप ध्यान चिंतन अवलोकन तथा चरित्र श्रवण करू छू, तमे मारा पर प्रसन्न थाओ। महान मंगलमय विग्रह धारण करवा वाला लोकेश्वरी, तमारी कृपा थी ज ब्रह्मा वेदना भंडार श्री हरि लक्ष्मीना स्वामी इंद्र त्रिलोकना अध्यक्ष वरुण जलचर जीवना नायक कुबेर धनना अधिपति यमराज प्रेतोना शासक नेतृत्व राक्षसोना स्वामी चंद्रमा रसोना स्वामी तथा लोकवंद वंद्या छे। हे जगदम्बिके, तमने वारंवार अनेक अनेक नमस्कार हो। भगवान नारायण कहे छे, देवर्षि नारद ब्रह्मपुत्र स्वयंभू मनु आ प्रमाणे भगवती नारायणनी स्तुति करी त्यारे ते प्रसन्न थईने बोल्या। देवी भगवतीए कह्युं, राजेन्द्र ब्रह्मपुत्र, तमारी जे इच्छा होय ते वरदान मांगो, हूँ तमारी स्तुति भक्ति अने आराधना थी अत्यंत प्रसन्न छू। मनु बोलिया, अनुपम कृपा करवा वाली देवी, तमे जो मारी भक्ति थी प्रसन्न थया हो तो कृपा करी आ प्रजा सृष्टि नु कार्य निर्विघ्ने संपन्न थाय तेवू करो। श्रीदेवी ए कह्यु, राजेन्द्र मारी कृपा थी तमारी प्रजा सृष्टि अवश्य संपन्न थशे अने कोई विघ्न के अवरोध विना ते क्रमशः वधती जशे। जे मनुष्य मारी भक्ति साथे तमारा रचेला स्तोत्रनो पाठ करशे, तेनी विद्या प्रजा कीर्ति अने कांति निरंतर वधता जशे, तेमा कोई संदेह नथी। राजन, आ स्तोत्रना प्रभावथी मनुष्य धनधान्यथी संपन्न थशे, तेओनी शक्ति कदी शिथिल नहीं थाय, तेमनो सर्वत्र विजय थशे। भगवान नारायण कहे छे, परम बुद्धिमान ब्रह्मपुत्र स्वयंभू मनु आ प्रमाणे वरदान आपीने भगवती देवी अंतर्ध्यान थई गया। त्यार पछी प्रतापी राजा स्वयंभू मनु श्रेष्ठ वरदान मेळवीने ब्रह्माजी पासे जईने कहेवा लाग्या, पिताश्री, आप मने कोई एकांत स्थान आपो, त्यां रहीने हूँ पुष्कळ प्रजाओ उत्पन्न करी शकूं, हूँ यज्ञों द्वारा देवीनी उपासना करीश, तेथी मने तरत आज्ञा आपो। ब्रह्माजी प्रजापतिओना स्वामी अने परम शक्तिशाली पुरुष छे। पुत्र स्वयंभू मनुनी वात सांभळीने तेमणे लांबा समय सुधी विचार कर्यो कि आ कार्य कई रीते संपन्न थशे। मने सृष्टि करता अनंत काल वीती गयो छे, परंतु सर्वना आश्रय रूप आ पृथ्वी तो रसातलमां गई छे, तेथी मारू सृष्टि कार्य तो अत्यारे तो त्यारे ज संपन्न थाय ज्यारे आदि पुरुष भगवान मारी सहायता करे। तेमना आदेश थी ज तो हूँ आ कार्य करवा प्रयत्न करी रह्यो छु। नारायण कहे छे, परम तपस्वी नारद, पद्म योनी ब्रह्माजीना मनमा विचार चाली रह्यो तो, ते समय मनु मरीची वगैरे देवताओ चारे बाजु उपस्थित हता। निष्पाप नारद त्यां तो ब्रह्माजीनी नासिकाना अग्र भागमांथी एक नानू वराहनु बच्चू प्रगट थयुं। તેનું શરીર એક આંગળ જેટલું જ હતું. નારદ: જોત જોતામાં તે બ્રહ્માજીની સામે જ મોટું વિશાળ કાય હાથી જેવું મોટું થઈ ગયું. નારદ: તે વખતે મરીચી વગેરે બધા મુખ્ય દેવતાઓ, મુખ્ય ઋષિઓ તથા શંકાદી ઋષિઓની સાથે બેઠેલા બ્રહ્માજી વરાહના તે આશ્ચર્યજનક રૂપને જોઈને મનમાં વિચાર કર્યો. અરે, સુવર્ણના રૂપમાં આ ક્યુ દિવ્ય પ્રાણી મારા નાકમાંથી બહાર આવીને સામે ઊભું છે. આ અત્યંત આશ્ચર્યજનક ઘટના છે. હમણાં તો આ અંગૂઠાના વેઢા જેટલું હતું અને શણવારમાં તે આટલું મોટું વિશાળ બની ગયું. જાણે પર્વતરાજ હોય, ખરેખર ભગવાન શ્રી હરિ તથા યજ્ઞ પુરુષ જ આ રૂપમાં પ્રગટ થયા છે. આ પ્રમાણે પરમ પ્રભુ બ્રહ્માજી તર્ક વિતર્ક કરી રહ્યા હતા તે જ સમયે પર્વતાકાર વરાહ રૂપધારી ભગવાન શ્રી હરિએ મોટી ગર્જના કરી. ગર્જનાથી ત્યાં ઉપસ્થિત બધા દેવતાઓ અને ઋષિઓને પરમ આનંદ થયો. વરાહ ભગવાને ગડગડાટ સાથે ગર્જના કરીને દિગંતોને ગજાવી મૂક્યા. આ તુમુલ એટલે કે ઘોર અવાજ જનલોક, તપલોક અને સત્યલોકમાં સંભળાવ્યો ત્યારે ત્યાં વસતા દેવો તથા બ્રાહ્મણોએ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદના સ્તોત્રોથી આદિપુરુષ વરાહ ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ સાંભળીને સર્વ સમર્થ શ્રી વરાહ નારાયણ દેવતાઓ પર અનુગ્રહ કરવા જળમાં પ્રવેશ કરી ગયા. જ્યારે તેઓ સમુદ્રમાં પ્રવેશ્યા ત્યારે તેમની સખત કેશવાળીના ઘર્ષણથી સમુદ્રના હૃદયમાં ખળભળાટ મચી ગયો. સમુદ્રે વરાહ ભગવાનની આ પ્રમાણે પ્રાર્થના કરી: શરણાગતોના દુઃખ દૂર કરવા વાળા ભગવાન, મારી રક્ષા કરો. સર્વવ્યાપી ભગવાન જ વરાહના રૂપમાં પ્રગટ થયા હતા. સમુદ્રની પ્રાર્થના સાંભળીને જળચર જીવોને આમ તેમ હટાવીને તેમણે અગાધ જળમાં પ્રવેશ કર્યો. પૃથ્વીને શોધવા માટે તેમણે ચારે તરફ ચક્કર લગાવ્યા. તેઓ સૂંઘી સૂંઘીને પૃથ્વીને શોધી રહ્યા હતા. ત્યાર પછી જળમાં અદૃશ્ય થઈને તેમણે શોધી કાઢી. પછી તે વરાહ ભગવાને પૃથ્વીને પોતાની દાઢથી ઉખાડી અને દાંતોના અગ્રભાગ ઉપર રાખી દીધી. પૃથ્વીને પોતાના દાંતો પર ધારણ કરી રહેલા તે યજ્ઞેશ ભગવાન એવી રીતે શોભતા હતા જેમ દિશાનો હાથી કમલીને ઉઠાવી રહ્યો હોય. દેવેશ્વર શ્રી હરિ પૃથ્વીને દાંતો પર લઈને ઉભા હતા ત્યારે મનુ સહિત બ્રહ્માજી તેમના દર્શન કરીને સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા: ભક્તોના સંકટ દૂર કરવા વાળા ભગવાન શ્રીહરિ, આપનો જય જય હો. સંપૂર્ણ કામનાઓ પૂરી કરનારા ભગવાન, આપ દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ હો. પ્રભુ, આ પૃથ્વી આપની દાઢ પર કોઈ મતલવા મતવાલા હાથીની સૂંઢ પર કમળીની શોભે એમ શોભી રહી છે. સૃષ્ટિ અને સંહારના વિનાયક દેવેશ આપને નમસ્કાર હો. બધા જ દેવતાઓના આશ્રય સ્થાન તથા દૈત્યોના નાશ માટે જુદા જુદા અવતાર લેનારા પ્રભુ, આપને આગળથી નમસ્કાર હો, પાછળથી વારંવાર નમસ્કાર હો. આપે જ મને સૃષ્ટિનું સર્જન કરવાની શક્તિ આપીને આ કાર્ય માટે નિયુક્ત કર્યો છે. હું આપનો આજ્ઞાકારી છું. સૃષ્ટિનું પાલન અને સંહાર આપની સત્તાને આધીન છે. હે હરિ, આપની મદદથી જ પ્રાચીન કાળમાં દેવતાઓને અમૃત પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. આપની આજ્ઞાથી ઇન્દ્ર ત્રિલોકના અધ્યક્ષ છે અને અઢળક સંપત્તિનું આધિપત્ય તેમને પ્રાપ્ત થયું છે અને તે દેવો દ્વારા પૂજાય છે. અગ્નિ આપના અનુગ્રહથી દાહક શક્તિ પ્રાપ્ત કરીને તથા જઠરાગ્નિ બનીને દેવો, મનુષ્યો અને અસુરોને તૃપ્ત કરે છે. પિતૃના અધિષ્ઠાતા, સંપૂર્ણ કર્મોના સાક્ષી તથા કર્મફળ આપવા વાળા ધર્મરાજાની નિયુક્તિ પણ આપે જ કરી છે. નૈઋત્ય આપની કૃપાથી જ રાક્ષસોના સ્વામી છે, જેનામાં તમામ વિઘ્નો દૂર કરવાની શક્તિ છે તથા જે બધા જ પ્રાણીઓના કર્મોનો સાક્ષી છે તે યજ્ઞ પુરુષ પણ આપના અંશથી જ પ્રગટ થયા છે. આપની આજ્ઞાના બળથી જ જળના સ્વામી વરુણ, જળચર પ્રાણીઓના અધ્યક્ષ તથા લોકપાલોના પદ પર પ્રતિષ્ઠિત છે. આપની આજ્ઞાથી જ વાયુ ગંધને લાવનાર અને બધા પ્રાણીઓને પ્રાણ, લોકપાલ અને જગત ગુરુ બન્યો છે. પ્રભુ, આ બધી આપની જ પ્રભુતા છે. યક્ષો અને કિન્નરોના અધિપતિ કુબેર આપની આજ્ઞાથી જ સમસ્ત લોકપાલોમાં સન્માન પામ્યા છે. ઈશાન બધા રુદ્રોમાં મુખ્ય છે. તેઓ આપની આજ્ઞાથી જ પ્રલય કરનાર અને સર્વ દેવોના રક્ષક છે અને તેથી ત્રણેય લોકોના સ્વામી તેમને વંદન કરે છે. તેઓ આપની જ વિભૂતિ છે, જગત પર શાસન કરનારા ભગવાન, અમે આપને પ્રણામ કરીએ છીએ. નારદજી કહે છે, આ પ્રમાણે જગતના સૃષ્ટા બ્રહ્માજીએ જ્યારે આદિ પુરુષ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી ત્યારે તેઓ માત્ર લીલાપૂર્વક તેમના પર અનુગ્રહ કરવા તૈયાર થઈ ગયા. તે વખતે ત્યાં મહાન દૈત્ય રણાક્ષ આવ્યો, તેને ભગવાનનો રસ્તો રોકી લીધો હતો. ત્યારે વરાહ ભગવાને ગદાના પ્રહારથી તેને મારી નાખ્યો. તેના લોહીથી ભગવાનનું શરીર ભીંજાઈ ગયું. ત્યાર પછી વરાહ ભગવાને દાંતથી પૃથ્વીને ઉપાડી અને લીલા માત્રથી જળ ઉપર પધરાવી દીધી અને તે પછી યજ્ઞ નારાયણ પ્રભુ પોતાના નિજ ધામમાં પધારી ગયા. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ પૃથ્વીને રસાતલમાંથી લાવવા માટે આ પ્રકારની લીલા કરી હતી. જે મનુષ્ય આ ઉત્તમ ચરિત્રનું અધ્યયન અને શ્રવણ કરશે તેના તમામ પાપોનો નાશ થશે અને તે વિષ્ણુ લોકમાં જવાનો અધિકારી બનશે. અધ્યાય 1-2 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.